આવ્યું ને ખ્યાલમાં, જેમ ઘણા લોકો રાત દિવસ કમાતા હોય, ખૂબ કામ કરતા દોડી કરતા હોય, કેટલીક વખતે વડીલો એને ટકોર કરે કે ભાઈ આખા દોન ગામનું કરે છે, ખૂબ પૈસા ભેગા કર્યા છે, પણ કંઈક ભગવાન માટે કંઈક તો સમય કાઢ, તું તારા માટે તો કંઈક સમય કાઢ, એમ આપણે લોકો કહેતા હોય છે કે તે તારા માટે શું કર્યું, કે પોતાના આત્મિક ઉદ્ધારની દ્રષ્ટિથી શું કર્યું, એમ ટકોર જે કરે છે તો એનો શું સંકેત છે કે તમે કામ ઘણું સારું કરી રહ્યા છો, એટલે ખૂબ સંપત્તિ અર્જિત કરી છે, કીર્તિ અર્જિત કરી છે, કદાચ તમે લોકોપકારના પણ ઘણા બધા કામો કર્યા, પશુ કલ્યાણ કર્યું, ઘણું બધું કર્યું તમે, પર્યાવરણનું કર્યું, સામાજિક રાજનીતિક ઘણું બધું કામ કર્યું, પરંતુ આપણે ધાર્મિક દ્રષ્ટિથી જો ઈશ્વરને આમાં ક્યાંક વચ્ચે લાવી નથી શક્યા હજી સુધી, તો એટલે સુધી પહોંચ્યા છતાં પણ આપણું સ્તર નીચું છે. તો ધર્મ છે એ આનાથી એક ઉપરની વસ્તુ છે, જેમાં જીવાત્મા અને પરમાત્માનો કોઈક વિચાર છે. એમાં કાનૂન કામ નથી આવતું, એમાં નીતિ કામ નથી આવતી, એમાં કોઈ આપણા કર્મ કે ક્રિયાઓ કામ નથી આવતા, એની અંદર ધર્મના સિદ્ધાંતો જ કામ લાગે છે. ધર્મના સિદ્ધાંતોમાં ફરીથી ધ્યાનમાં આપવાનું છે, આપણે આપણા સનાતન ધર્મની દૃષ્ટિથી વિચાર કરીએ છીએ. આપણે પ્રશ્નોત્તરી જેવું કે એવું કંઈ કોઈની જગ્યાએ કહેજો, હા, એટલે કોઈ વાત અત્યારે જે નિરૂપણ થઈ રહ્યું છે એમાં ન સમજાયું હોય તો એના માટે પણ, અને પછી જનરલ કોઈ સબ્જેક્ટના ઉપર વિચાર કરવો હોય તો તે પણ. તો ધર્મનો વિષય ત્યારે આવે છે કે જ્યારે આપણે આ બધાની અંદર પ્રભુને કાઉન્ટ કરી રહ્યા હોઈએ. એક વખત બહુ પ્રસિદ્ધ ઘટના છે, અવારનવાર હું કહેતો હોઉં છું, અમારે ત્યાં એક પ્રસંગ હતો ત્યારે જે ભીતરિયાઓ અનસકડી બાલભોગમાં સામગ્રી કરી રહ્યા હતા, એમને કોઈ સામગ્રીની સૂચના આપવામાં આવી, પછી ભોગ પધરાવવા માટે તાજી મહારાજ ત્યાં પધાર્યા. તો એ ભીતરિયા છે, નંગ વારી રહ્યો હતો, ગણતા ગણતા આ ચાર મુખિયાજીના, ચાર બાલભોગિયાના, બે દૂધગરિયાના, બે જાપટિયાના, બે સમાધાનીના, એમ નંગ વારી રહ્યા હતા ને થાળમાં મૂકતા હતા ગણી ગણીને. એટલે એ તાજી મહારાજ પાછળ ઊભા હતા, એમણે જોયું, પછી અચાનક એમ બોલ્યા કે આમાં તારા બાપના કયા? એટલે ઠાકોરજીનું કયું આમાંથી, જેમના માટે આ ભોગ આપણે સજાવી રહ્યા છો? મુખિયાજીના ચાર ગયા, બાલભોગિયાના ચાર ગયા, ભીતરિયાના ગયા બે, દૂધગરિયાના બે ગયા, ઝાપટિયાના ગયા, ગોવાળના ગયા, તો ઠાકોરજીનું આમાંથી. આવી સ્થિતિ છે. આ જે આખું બખડજંત્ર ધર્મના નામે છે, ધર્મનો મતલબ જ્યાં ઈશ્વરને કાઉન્ટ કે એને સેન્ટરમાં રાખવામાં આવે, મધ્યસ્થ વિચાર હોય તે, પણ એમાંથી એ જ ગાયબ છે, બાકી બધું જ છે ત્યાં. મુખિયા, મિતરિયા, બાલપુગરિયા, ઝાપટિયા અને ગુવાળ આ બધા જ છે અમારા. ઠાકોરજી તો ક્યાંય છે જ નહીં. તાજી મહારાજે આખો થાળ ઉપાડીને ગૌચલામાં ફેંકી દીધો, ખાઓ, ગાયને નાખો, આ કોઈ કામ ભોગ નહીં આવે ઠાકોરજીને આ સામગ્રી, કેમ કે ઠાકોરજી માટે તો કંઈ હતું જ નહીં. તો આ જે સ્તર છે એ સ્તર એવું છે કે જ્યાં આપણે ઈશ્વરને મધ્યમાં રાખી અને કોઈ પણ કાર્યને જીવી રહ્યા છીએ, તો પછી ત્યાં ધર્મનો પ્રવેશ છે. ઈશ્વરની ગૌણતા થઈને મનુષ્ય છે એની જો મુખ્યતા થઈ રહી હોય કોઈ પણ રૂપમાં, એ ઉપરના ઉઢાડવાના રૂપમાં હોય કે બીડા દેવાના રૂપમાં હોય કે એની માઇક ઉપર પ્રશંસા કરવાના રૂપમાં હોય કે એ કોઈ પણ રૂપમાં હોય, એમાં જો મનુષ્યની મુખ્યતા ત્યાં આવી ગઈ તો પછી એ ધર્મ નથી. ભક્તિની વાત તો બહુ હજી છેટી છે, એ ધર્મ પણ નથી, કેમ કે ધર્મનો મુખ્ય કેન્દ્રનો વિષય છે ઈશ્વર છે. તો આપણે આ જે કંઈ પણ જીવન જીવી રહ્યા હોઈએ એ જીવનમાં ઈશ્વરની મુખ્યતાથી જો આપણે નીતિને પણ વિચારીએ, ઈશ્વરની મુખ્યતાથી આપણે ધર્મનો પણ વિચાર કરીએ કે આપણા કાનૂનનો પણ વિચાર કરીએ, એ દરેકની અંદર ઈશ્વરનો વિચાર જોડાયેલો હોય તો એ એક ઓર વધારે ઉચ્ચ સ્તર છે મનુષ્યના જીવનનો. એટલે કેટલાક ધર્મોમાં એ વાત ઉપર બહુ આગ્રહ છે કે સરકાર પણ ઈશ્વરના નિયમથી ચાલવી જોઈએ. એટલે ખાસ કરીને તમે અરબ દેશોની અંદર જુઓ તો અરબ દેશની અંદર કુરાનનો જે કાનૂન છે એનાથી જ રાજા રાજ્ય કરે છે. તાલિબાનનો પણ એ જ સિદ્ધાંત છે. તાલિબાન એ જ કહી રહ્યો છે કે કુરાન છે એ અલ્લાહનો ની વાણી છે અને એ કુરાનથી જ દેશનું શાસન ચાલવું જોઈએ. તો દેશનું શાસન સુધી કોઈ વસ્તુ એ પહોંચાડી શકાય કે ન પહોંચાડી શકાય? પ્રાચીન સમયમાં તો એ જ સિદ્ધાંત હતો. જ્યારે રાજાશાહી હતી અને રાજાઓ જ્યારે હિન્દુ હતા એ વખતે પોતાનું રાજ્ય કાનૂન છે એ સનાતન ધર્મની પ્રણાલીથી જ ચલાવતા. અને એમાં દ્રોણાચાર્ય વગેરે પ્રસિદ્ધ છે એવામાં કે તે વખતના જે બીજા પણ વશિષ્ઠ વગેરે હતા તો એ આ જ સનાતન ધર્મના નીતિ છે એ જ તો એમને શીખવતા હતા રાજાઓને. એમાં પરધર્મ સહિષ્ણુતા કેટલી એ જ ખાલી આજના સંદર્ભમાં વિચારવાનો વિષય છે. બાકી એમાં અનુચિત કંઈ જ નથી કે આપણે સનાતન ધર્મની દૃષ્ટિથી કોઈ રાજ્ય ચલાવી રહ્યા છીએ. એમાં સનાતન ધર્મી ન હોય એવી અન્ય પ્રજા છે એ પણ પોતાના ધર્મનો એટલી જ સન્માન રાખી અને જીવી શકે એવી વ્યવસ્થા પણ એ કાનૂનમાં હોય તો કોઈ પણ ધર્મની દૃષ્ટિથી કાનૂન ચાલે એમાં કે રાજ્ય ચાલે એમાં કોઈ અનુચિત વાત ન હોઈ શકે. રોમ વેટિકન સિટી છે ત્યાં પણ એ જ વાત છે કે ત્યાંનો રાજા પણ અને ધર્મગુરુ એ બંને એક જ છે. ત્યાંનો ધર્મગુરુ પણ પોપ છે, ત્યાંનું કાનૂન પણ એ જ છે કે જે બાઇબલિકલ સિદ્ધાંતથી ત્યાંનું રાજ્ય ચાલે તે. તો દરેકની પોતપોતાની વિશિષ્ટતા છે. એમ ધર્મનું રાજ્ય હોઈ શકે છે એટલે ઈશ્વરના આદેશો અનુસાર આપણે આપણી પ્રજાને જીવવા માટે જીવવાનું શીખવીએ. જો પ્રેરણા કે ઉપદેશથી ન તો આજની તારીખમાં બંદૂકથી, તો બંદૂકથી પણ આપણે એમને એવું કોઈ કરી શકે. કરવું ન કરવું એ બીજો વિષય છે. તાત્પર્ય એ છે કે આપણો જે ક્રિયા કર્મ ધર્મ કાનૂન નીતિ અને એના ઉપરનો એક સ્તર, એ ધર્મનો સ્તર એ છે કે જે આત્મા અને પરમાત્માને કેન્દ્રમાં રાખી અને બીજી બધી વ્યવસ્થાનો વિચાર કરે છે. એનાથી એક આગળની વસ્તુ એ છે કે કેન્દ્રમાં કેવલ ભગવાન જ રહે. ધર્મનો કાનૂન એવો છે કે જે કેવલ આત્માને અનુરક્ષીને ચાલી નથી શકતો, કેમ કે આત્મા તો દેહમાં છે, આત્મા છૂટી તો છે નહીં. જો છૂટી આત્મા હોય તો થોડી મુશ્કેલ થઈ જાય આપણે બધા. આત્મા દેહ વગરની ફરતી જોવા મળે તો મુશ્કેલ થઈ જાય. તો આત્મા દેહમાં છે એટલે તો દેહના અંદર રહેલી આત્માના કલ્યાણ માટે કોઈક વાત સમજાવે છે. હવે એ સમજાવવા માટે ધર્મને સીધું સંબોધન તો દેહને જ કરવું પડે છે. એ વિવશતા છે એની, કેમ કે આત્મા સુધી તો સીધી, આત્મા પાસે પોતાના પાસે કંઈ છે એની, ન કાન છે, ન હાથ છે, આંખ નથી, કોઈ ઇન્દ્રિયો નથી એની પાસે, તો કાર્ય કરશે. હવે દેહને એ વાત સમજાવવી પડશે એટલે રથીને એમ કહેવું પડશે, સારથીને એ વાત કહેવી પડશે કે તું રથીને ત્યાં પહોંચાડે. ડ્રાઈવરને આપણને મેસેજ આપવો પડશે કે તું તારા શેઠને અહીંયા લઈ જા, ત્યાં ન લઈ જા. એમ ખોડામાં બાળક હોય તો ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર છે એ બાળકને કોઈ સૂચના નથી આપતો, માને આપે એને જે લઈ ગયો હોય દેખાડવા માટે, કેમ કે બાળક તો પોતે પોતે કંઈ કરી શકે એમ નથી. એમ શાસ્ત્ર છે કે ધર્મ કે તારી શરીર આ જાતનું છે તો તને આ રીતે કરવું. આપણે ત્યાંની દ્રષ્ટિથી તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વર્ણ અને બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમો એના સંબંધી જે કંઈ પણ આપણા દેહ ધર્મો છે એને અનુલક્ષીને શાસ્ત્ર આપણને ઉપદેશ આપે છે કે તમારી આ દેહની મર્યાદા બંધાઈ રહી છે તો એ મર્યાદામાં તમારા આત્માનો ઉદ્ધાર છે, તમે આ રીતે કરી શકો છો. એટલે ક્ષત્રિયની મર્યાદા છે તો એ બ્રાહ્મણની મર્યાદાનું પાલન કરીને એના આત્માનો વિકાસ નથી કરી શકતો, એને એ મર્યાદાને પાળવી પડશે. ક્ષત્રિય હશે તો એ સંન્યાસ નહીં લઈ શકે, એક શાસ્ત્રીય મર્યાદા છે. એ દરેક જગ્યાએ દરેક ધર્મમાં એ દેહની મર્યાદાઓ કંઈક વિચારેલી છે, તે અનુસાર એમને માર્ગદર્શન આપવામાં આવે છે. જેમ યહૂદી જૈન ધર્મ છે, જૈન ધર્મમાં એક દિગંબર સંપ્રદાય છે. ખૂબસૂરતી જુઓ તમે, જીવાત્મા છે, ઈશ્વર નથી, પુનર્જન્મ છે, તેમ છતાં પણ દિગંબર સંપ્રદાય એમ કહે છે કે સ્ત્રીનો ઉદ્ધાર નથી, કેમ કે ઉદ્ધાર સંન્યાસથી જ છે. સ્ત્રીને સંન્યાસ વર્જિત છે, એટલે સ્ત્રીને નો ઉદ્ધાર જ્યાં સુધી એ પુરુષ દેહ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી નહીં થાય. હવે આપણે એમ કહીએ કે હિન્દુ ધર્મની અંદર આટલા બધા વાળાઓ છે, કોઈ હે કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય ને કોઈ શૂદ્ર, ને એમાં પાછા સ્ત્રી અને શૂદ્રને એક કક્ષામાં લેવામાં આવે છે, ને એમને કોઈ અધિકાર પ્રાપ્ત નથી. તો જે જૈન ધર્મ શાસ્ત્ર નથી માનતો, જે ધર્મ ઈશ્વર નથી માનતો, જેને વર્ણ નથી માનતો, જ્યાં આશ્રમ વ્યવસ્થાને કોઈ સ્થાન નથી, એ જૈન ધર્મ પણ કહે છે કે સ્ત્રીનો ઉદ્ધાર શક્ય નથી. હવે ક્યાં જવું? આપણે એમ કહેતા હતા કે ભાઈ આપણે જ આવા છીએ, પણ જેમણે હિન્દુ ધર્મને આવી આવી ગાળો આપી છે એ જૈન ધર્મ પણ કહી રહ્યો છે કે સ્ત્રીનો ઉદ્ધાર નથી. હવે થાય કે ન થાય એક બીજી કથા છે. આપણે તો એમ નથી કહેતા કે ઉદ્ધાર નથી, આપણે એમ કહીએ છીએ કે સંન્યાસ માર્ગથી મોક્ષ પ્રાપ્તિનો અધિકાર શાસ્ત્રે નથી માન્યો, બાકી ભક્તિ કોઈ વાત જ નથી. તો એ આખો અલગ દ્રષ્ટિકોણ છે. તો કહેવાનો મતલબ એ છે કે ધર્મ જે વખતે આપણને કોઈ ઉપદેશ આપે છે તો એમાં આત્મા અને પરમાત્મા સાથે ચાલે છે. આત્મા શરીરમાં છે એટલે ભારતમાં પેદા થયો છું, ભારતનો નાગરિક છું, તો મને પણ હક મળવો જોઈએ કે હું મારો પ્રતિનિધિ ચૂંટું. તો સરકાર શું કહેશે કે નહીં હજી 19 વર્ષનો થઈ ગયા. શરીરની કોઈક મર્યાદા તો કાનૂનને પણ સ્વીકારવી પડે છે. કોઈને પરણવું પડે તો શું થાય છે કે અમે અમારા સુપાત્રો છે નક્કી કરી લીધા છે અને અમને પરણવું છે, તો સરકાર ફરીથી કહેશે કે નહીં એ વાત બરોબર છે, પણ હજી 19-21 વર્ષ જે નક્કી તમારા હોય ત્યાં સુધી તમારે ધીરજ ધરવી પડશે. તો ત્યાં પણ કોઈને કોઈ દેહની મર્યાદા લાગુ પડેલી જ છે ને. નોકરી કરનારો માણસ એમ વિચારે કે મેં આટલા વર્ષો સુધી ઓફિસની અંદર કામ કર્યું છે, 65 વર્ષની ઉંમરે મને એમ કહેવા થઈ જાય તો હજી 5 વર્ષ કામ કરીશ, નહીં કરવા દે, તમને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. ફરીથી દેહ મર્યાદા ત્યાં પણ કોઈકને કોઈક રીતે લાગુ પડેલી છે. તો સર્વત્ર આને માન આપવું જ પડે છે. હવે અત્યારે આપણે આપણા વિચારથી કોઈકે દેહના ધર્મો, દેહની મર્યાદાઓ એને વિચારેલી છે. ઘણા લોકો પ્રોફેસર કે એ પોસ્ટ માટેના વેઇટિંગની અંદર છે, 1500 કે 2000 જણા. ઓલા લોકો રિટાયર્ડ જ નથી થઈ રહ્યા, અને એ લોકોની એજ મર્યાદા કઈ રીતે વધી જાય એવા ફિરાકમાં એ લોકો છે. એમને મરે તો લાખનો, જીવે તો લાખનો, મરે તો 1.25 લાખનો, એવી એ પોસ્ટ છે પ્રોફેસર વગેરેની. તો કે પછી પણ એમને બહુ સારું એવું મળવાનું, 40-50 લાખ રૂપિયા નવા લોકોને બિચારાને જીવન મળી જાય. તો હવે દેહ મર્યાદા બધી જગ્યાએ નડે છે. દરેક વ્યક્તિ એમ ઈચ્છે છે કે ભાઈ અમને વધારે હક મળે, પણ આ વ્યવસ્થા એવી જાતની છે કે દરેકને વધારે હક ન મળી શકે, એમાંથી જ તો કાપકૂપ કરીને કંઈક કરવું પડશે. દાખલા તરીકે તમે રસોઈ બનાવી છે, 15 રોટલી બનાવી છે, અને તમે 3 જણા ખાનારા છો, એમાં એક બાળકને વધારે ભૂખ લાગી અને એણે 5ના એવરેજની જગ્યાએ 7 રોટલી ખાઈ લીધી, તો એડજસ્ટમેન્ટ તમારે જ કરવું પડશે ને એમાં. એ તો ફિક્સ થયેલું છે, એમાંથી જ તમારે રસ્તો કાઢવાનો છે. એવી રીતે આ સૃષ્ટિની અંદર ધર્મની દ્રષ્ટિથી ધર્મ વિચારે છે. એક વાત સમજો, આના પાછળની ડિફિકલ્ટી ઉદ્ધારની, કે બધા લોકોનો ઉદ્ધાર થઈ શકે એવું જો આપણે માનીએ તો ભગવાનની ઈચ્છાનું શું થાય? કે જે ભગવાને એમ ઈચ્છે છે કે એની સૃષ્ટિ ચાલતી રહેવી જોઈએ. બધામાં ઉદ્ધારની પાત્રતા જો આપણે સ્વીકારી લઈએ અને એને છૂટ મળે તો ત્યાંય ઉપર પછી ભરાવો થઈ જાય ને એટલો બધો. અને અહીંયાનું પ્રભુની સૃષ્ટિની ઈચ્છાનું શું થાય કે આ હજી ચાલુ રાખવાની છે? આ ડિફિકલ્ટી છે. થોડો સમય પહેલા એવી સ્થિતિ હતી, એમસીએને આવ્યું છે એમ, કેટલાક સમય પહેલા બધા લોકો સીએ થવા માટે દોડતા હતા. જે જુઓ તો તમે શું કરો છો કે સીએ કરીએ છીએ, પણ એટલા બધા સીએની દેશને જરૂર છે? અને એ જો થઈને આવી જશે તો એની પ્રતિષ્ઠા જેવું કંઈ રહેશે નહીં રહે.